શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 11 પ્લક્ષ વગેરે છ દ્વીપોનું વર્ણન તથા ભૂમિનું પરિમાણ. લોમહર્ષણજી કહે છે, જે પ્રમાણે જંબુ દ્વીપ ખારા પાણીથી ઘેરાયેલો છે તે જ પ્રમાણે એ સમુદ્રને પણ ઘેરીને પ્લક્ષ દ્વીપ સ્થિત છે. જંબુ દ્વીપનો વિસ્તાર 1,00,000 યોજન બતાવવામાં આવ્યો છે. પ્લક્ષ દ્વીપનો વિસ્તાર તેનાથી બમણો છે. પ્લક્ષ દ્વીપના સ્વામી રાજા મેધાતિથિને 7 પુત્ર હતા. એમના જ્યેષ્ઠ પુત્રનું નામ શાંતમય હતું. તેનાથી નાના ક્રમશઃ શિશિર, સુખોદય, આનંદ, શિવ, ક્ષેમક તથા ધ્રુવ છે. એ બધા પ્લક્ષ દ્વીપના રાજા થયા. એમના જ નામ પરથી એ દ્વીપના 7 વર્ષ એટલે કે મહાદ્વીપ છે. તેમની સીમા બાંધનારા 7 વર્ષ પર્વત છે. તેમના નામ કહું છું, સાંભળો. ગોમેદ, ચંદ્ર, નારદ, દદુંભી, સોમક, સુમના તથા વૈભ્રાજ. આ 7 વર્ષ પર્વત છે. આ મનોહર પર્વતો પર દેવતાઓ અને ગંધર્વો સહિત ત્યાંની પ્રજા નિવાસ કરે છે. એ બધામાં પવિત્ર જનપદ છે, વીર પુરુષ છે, ત્યાં કોઈનું મૃત્યુ થતું નથી. માનસિક ચિંતાઓ તથા વ્યાધિઓ પણ સતાવતા નથી. ત્યાં નિરંતર સુખ મળે છે. લક્ષદ્વીપના વર્ષોમાં 7 જેવી નદીઓ છે જે સમુદ્રમાં જઈને મળે છે. અનુતપ્તા, શિખા, વિપ્રાસા, ત્રિદિવા, ક્રમુ, અમૃતા તથા સુકૃતા, આ 7 ત્યાંની નદીઓ છે. આ પ્રમાણે પ્લક્ષદ્વીપના મુખ્ય મુખ્ય પર્વતો અને નદીઓનું વર્ણન કર્યું. નાની નદીઓ અને નાના પહાડ તો ત્યાં હજારો છે. એ વર્ષો એટલે કે મહાદ્વીપોમાં યુગોની વ્યવસ્થા નથી. ત્યાં નિરંતર ત્રેતાયુગ જેવો સમય રહે છે. પ્લક્ષદ્વીપથી લઈને શાકદ્વીપ સુધીના લોકો 5,000 વર્ષ સુધી નિરોગી જીવન વ્યતીત કરે છે. એ દ્વીપોમાં વર્ણાશ્રમ વિભાગપૂર્વક 4 પ્રકારનો ધર્મ છે તથા ત્યાં 4 જ વર્ણ છે, જેમના નામ આ પ્રમાણે છે: આર્યક, કુરુ, વિવિશ્વ તથા ભાવિ. આ ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કોટીના છે. એ દ્વીપના મધ્ય ભાગમાં પ્લક્ષ નામનું ઘણું વિશાળ વૃક્ષ છે, જે જંબુદ્વીપના જાંબુના વૃક્ષ જેવું છે. એના નામ પરથી આ દ્વીપનું નામ પ્લક્ષ દ્વીપ રાખવામાં આવ્યું છે. પ્લક્ષદ્વીપમાં આર્યક વગેરે વર્ણના લોકો ભગવાન શ્રી હરિનું ચંદ્ર રૂપે પૂજન કરે છે. પ્લક્ષદ્વીપ પોતાના જ વિસ્તારના ગોળાકાર ઇક્ષુરસના સમુદ્રથી ઘેરાયેલો છે. હવે શાલમલ દ્વીપનું વર્ણન સાંભળો. શાલમલ દ્વીપના સ્વામી વીર વપુષ્માન છે. તેમના 7 પુત્રો છે અને તેમના નામ પર ત્યાંના 7 વર્ષ એટલે કે મહાદ્વીપ સ્થિત છે, જેમના નામ આ પ્રમાણે છે: શ્વેત, હરિત, જીમુત, રોહિત, વૈદ્યુત, માનસ તથા સુપ્રભ. ઇક્ષુરસનો જે સમુદ્ર છે એ પોતાનાથી બમણા વિસ્તારના શાલમલ દ્વીપ દ્વારા બધી બાજુથી ઘેરાયેલો છે. ત્યાં પણ 7 વર્ષ પર્વત છે, જ્યાં રત્નોની ખાણો છે. નદીઓ પણ 7 છે. હવે પર્વતોના નામ સાંભળો: કુમુદ, ઉન્નત, વલાહક, દ્રોણ, કંક, મહિષ તથા કકુદમાન. તેમાં દ્રોણ પર્વત પર અનેક મહા ઔષધિઓ છે. નદીઓના નામ આ પ્રમાણે છે: શ્રોણી, તોયા, વિતૃષ્ણા, ચંદ્રા, શુક્રા, વિમોચની તથા નિવૃત્તિ. ત્યાં શ્વેત વગેરે 7 વર્ષ છે, જેમાં 4 વર્ણોના લોકો નિવાસ કરે છે. શાલમલ દ્વીપમાં કપિલ, અરુણ, પિત તથા કૃષ્ણ વર્ણના લોકો હોય છે, જેઓ ક્રમશ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર હોય છે. એ બધા લોકો યજ્ઞપરાયણ થઈ સર્વના આત્મા અવિનાશી અને યજ્ઞમાં સ્થિત ભગવાન વિષ્ણુની વાયુ રૂપે આરાધના કરે છે. આ અતિ મનોહર દ્વીપમાં દેવતાઓનું સાનિધ્ય રહે છે. અહીં શાલમલી એટલે શિમળો નામનું મહાન વૃક્ષ છે, જે તે દ્વીપના નામકરણનું કારણ છે. આ દ્વીપ પોતાના જેટલા વિસ્તારના સુરા એટલે મદિરાના સમુદ્રથી ઘેરાયેલો છે અને તે સુરાનો સમુદ્ર શાલમલ દ્વીપથી બમણા વિસ્તારવાળા કુશ દ્વીપ દ્વારા બધી બાજુથી આવૃત છે. કુશદ્વીપમાં જ્યોતિષમાન રાજા છે, તેમના પુત્રોના નામ આ પ્રમાણે છે: ઉદ્ભિદ, વેણુમાન, સુરત, અરંધન, ધ્રુતિ, પ્રભાકર અને કપિલ. આમના નામો પરથી ત્યાંના 7 વર્ષ પ્રસિદ્ધ છે. ત્યાં મનુષ્યોની સાથે દૈત્યો, દાનવ, ગંધર્વ, યક્ષ તથા કિન્નર વગેરે પણ રહે છે. ત્યાંના મનુષ્યોમાં 4 જ વર્ણ છે જે પોતપોતાના કર્તવ્યોના પાલનમાં તત્પર રહે છે. તે વર્ણોના નામ આ પ્રમાણે છે: દમી, સુષ્મી, સ્નેહ તથા મંદેહ. આ ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્રની શ્રેણીના છે. તેઓ શાસ્ત્રોક્ત કર્મોનું યથાર્થ પાલન કરે છે અને પોતાના અધિકારના પ્રારંભિક કર્મોનો ક્ષય કરવા માટે કુશદ્વીપમાં બ્રહ્મારૂપી ભગવાન જનાર્દનનું યજન કરે છે. વિદ્રુમ, હેમશેલ, ધૃતિમાન, પુષ્ટિમાન, કુશેશય, હરિ અને મંદ્રાચલ, આ 7 એ દ્વીપના વર્ષ પર્વત છે. નદીઓ પણ 7 છે, જેમના નામ આ પ્રમાણે છે: ધૂતપાપા, શિવા, પવિત્રા, સંમતિ, વિદ્યુત, અંભસ તથા મહી. આ બધી સર્વે પાપોનો નાશ કરનારી છે. આ સિવાય પણ ત્યાં નાની નાની ઘણી નદીઓ અને પર્વત છે. કુશદ્વીપમાં કુશોનું બહુ મોટું વન છે, માટે એના નામ પરથી આ દ્વીપની પ્રસિદ્ધિ થઈ છે. આ દ્વીપ પોતાના જેટલા વિસ્તારના ઘીના સમુદ્રથી ઘેરાયેલો છે. હે મુનિવર, ઉપયુક્ત ઘીનો સમુદ્ર કોંચ દ્વીપથી ઘેરાયેલો છે. તેનો વિસ્તાર કુશદ્વીપથી બમણો છે. કોંચ દ્વીપના રાજા દ્યુતિમાન છે. તેમને 7 પુત્ર છે. પોતાના પુત્રોના જ નામ પરથી કોંચ દ્વીપના 7 વિભાગ કર્યા, જેમના નામ છે: કુશગ, મંદગ, ઉષ્ણ, પીવર, અંધકારક, મુનિ અને દુદુંબી. કોંચ દ્વીપમાં પણ બહુ જ મનોહર 7 પર્વત છે, જેમના પર દેવતા અને ગંધર્વો નિવાસ કરે છે. તેમના નામ આ પ્રમાણે છે. તેમના નામ આ છે: ક્રોંચ, વામન, અંધકારક, દેવવ્રત, ધર્મ, પુંડરીકવાન તથા દુદુંબી. એ બધા એકબીજાથી બમણા મોટા છે. જેટલા દ્વીપ છે, દ્વીપોમાં જેટલા પર્વત છે તથા પર્વતો દ્વારા સીમિત જેટલા વર્ષ છે, તે બધા રમણીય પ્રદેશોમાં દેવતાઓ સહિત સમસ્ત પ્રજા નિશ્ચિંતપણે નિવાસ કરે છે. કોંચ દ્વીપમાં પુષ્કલ, પુષ્કર, ધન્ય અને ખ્યાત આ 4 વર્ણ છે, જે ક્રમશઃ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર કોટીના છે. ત્યાં નાની મોટી સેંકડો નદીઓ છે. તેમાં 7 નદીઓ મુખ્ય છે: ગૌરી, કુમુદવતી, સંધ્યા, રાત્રિ, મનોજવા, ખ્યાતિ તથા પુંડરીકા. ક્રોંચ દ્વીપના લોકો આ જ નદીઓનું જળ પીએ છે. ત્યાં પુષ્કર વગેરે વર્ણોના લોકો યજ્ઞની પાસે ધ્યાન યોગ દ્વારા રુદ્ર સ્વરૂપ ભગવાન જનાર્દનનું યજન કરે છે. ક્રોંચ દ્વીપ પોતાના જેટલા વિસ્તારના દધિમંડોદ નામના સમુદ્રથી ઘેરાયેલો છે તથા એ સમુદ્ર પણ શાક દ્વીપથી આવૃત છે. શાક દ્વીપનો વિસ્તાર ક્રોંચ દ્વીપથી બમણો છે. એના સ્વામી મહાત્મા ભવ્ય છે. તેમના 7 પુત્રો છે, જેમને રાજાએ દ્વીપના 7 વિભાગ કરીને ત્યાંનું રાજ્ય આપ્યું છે. રાજપુત્રોના નામ આ પ્રમાણે છે: જલદ, કુમાર, સુકુમાર, મનીરક, કુસુમોદ, મોદાકી તથા મહાદ્રુમ. આમાંના નામો પરથી ત્યાંના 7 વર્ષ પ્રસિદ્ધ છે. ત્યાં પણ 7 પર્વત છે, જે જલદ વગેરે વર્ષોને અલગ કરે છે. તે પર્વતના નામ છે: ઉદયગીરી, જલધાર, રેવતક, શ્યામ, અંભોગીરી, આસ્તિકી તથા કેસરી. ત્યાં શાક એટલે શાકનું બહુ મોટું વૃક્ષ છે, જ્યાં સિદ્ધ અને ગંધર્વ નિવાસ કરે છે. તેના પાંદડાનો સ્પર્શ કરીને વહેતા વાયુના સ્પર્શથી બહુ આનંદ મળે છે. ત્યાંના પવિત્ર જનપદમાં 4 વર્ણોના લોકો રહે છે. શાક દ્વીપમાં મહાત્મા પુરુષ નિર્ભય અને નિરોગી રહીને નિવાસ કરે છે. ત્યાંની નદીઓ પણ પરમ પવિત્ર તથા સગળા પાપોને નષ્ટ કરનારી છે. તેમના નામ છે: સુકુમારી, કુમારી, નલિની, રેણુકા, ઇક્ષુ, ધેનુકા તથા ગભસ્તી. આ ઉપરાંત ત્યાં નાની નાની 1000 નદીઓ છે. પર્વતો પણ 1000ની સંખ્યામાં છે. જલદાદિ વર્ષોના નિવાસી બહુ પ્રસન્નતાપૂર્વક પૂર્વોક્ત નદીઓનું જળ પીએ છે. મગ, માગધ, માનસ તથા મંદગ આ ત્યાંના ચાર વર્ણ છે. મગ બ્રાહ્મણ, માગધ ક્ષત્રિય, માનસ વૈશ્ય તથા મંદગને શુદ્ર ગણવા જોઈએ. શાક દ્વીપમાં રહેનારા લોકો પોતાના મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને શાસ્ત્રોક્ત સત્કર્મો દ્વારા સૂર્ય રૂપધારી ભગવાન વિષ્ણુનું પૂજન કરે છે. શાક દ્વીપ પોતાના જેટલા વિસ્તારવાળા ક્ષીરસાગર દ્વારા બધી બાજુથી આવૃત છે. ક્ષીરસાગરને પુષ્કર દ્વીપે ચારે બાજુથી ઘેરી લીધો છે. તેનો વિસ્તાર શાક દ્વીપથી બમણો છે. પુષ્કર દ્વીપના મહારાજ સવનને બે પુત્ર થયા, મહાવીત અને ધાતકી. એમના બંનેના નામ પરથી જ એ દ્વીપના બે વિભાગ થયા છે. એકનું નામ મહાવીત વર્ષ અને બીજાનું ધાતકી વર્ષ છે. એ દ્વીપમાં એક જ વર્ષ પર્વત છે જે માનસોત્તર નામે વિખ્યાત છે. માનસોત્તર પર્વત પુષ્કર દ્વીપના મધ્ય ભાગમાં કંકણાકારમાં સ્થિત છે. તેની ઊંચાઈ 50,000 યોજનની છે અને પહોળાઈ પણ એટલી જ છે. તે દ્વીપની ચારે બાજુ મંડળાકાર સ્થિત છે. પર્વત પુષ્કર દ્વીપને વચ્ચેથી બે ભાગમાં વહેંચીને સ્થિત છે. તેના દ્વારા અલગ થઈને એ દ્વીપના બે ખંડ થઈ ગયા છે. બંને ખંડ ગોળાકાર છે અને બંને ખંડોની વચ્ચે એક મહાપર્વત સ્થિત છે. ત્યાંના મનુષ્ય 10,000 વર્ષ સુધી જીવે છે. એ બધા લોકો રોગ શોકથી રહિત તથા રાગ દ્વેષથી પર છે. એમનામાં ઊંચ નીચના ભેદ પણ નથી. ત્યાં ન કોઈ વૈદ્ય છે, ન વધ કરનાર છે. ત્યાંના લોકોમાં ઈર્ષા, અસૂયા, ભય, લોભ, શોક, રોષ વગેરે વિકારો નથી. મહાવીત વર્ષ માનસોત્તર પર્વતની બહાર છે અને ધાતકી વર્ષ અંદર છે. તેમાં દેવતા અને દૈત્યો બધા જ રહે છે. પુષ્કર દ્વીપમાં સત્ય અસત્ય નથી. એના બંને ખંડોમાં ન કોઈ નદી છે કે ન પર્વત. ત્યાંના લોકો દેવતાઓ જેવા રૂપ અને વેશવાળા છે. તે બંને ખંડોમાં વર્ણાશ્રમનો આચાર નથી. ત્યાં કોઈના ધર્મનો પરણ થતું નથી. વેદ, ત્રય, વાર્તા એટલે કે ખેતી, વેપાર વગેરે, દંડનીતિ તથા શુશ્રુષા વગેરે પણ જોવા મળતા નથી. તેથી આ બંને વર્ષના ભૂમંડળના ઉત્તમ સ્વર્ગ માનવામાં આવે છે. ત્યાંનો સંપૂર્ણ સમય દરેકને માટે સુખદ હોય છે. કોઈને વૃદ્ધાવસ્થા કે રોગનું કષ્ટ થતું નથી. પુષ્કર દ્વીપમાં એક વડનું વિશાળ વૃક્ષ છે જે બ્રહ્માજીનું ઉત્તમ સ્થાન મનાય છે. એની નીચે દેવતાઓ અને અસુરોથી પૂજિત ભગવાન બ્રહ્મા નિવાસ કરે છે. પુષ્કર દ્વીપ પોતાના જેટલા વિસ્તારના મીઠા જળના સમુદ્રથી ઘેરાયેલો છે. આ પ્રમાણે સાતે દ્વીપ સાત સમુદ્રોથી આવૃત છે. એક દ્વીપ અને સમુદ્રનો વિસ્તાર સમાન માનવામાં આવ્યો છે. એના કરતા બીજા સમુદ્ર અને દ્વીપ બમણા મોટા છે. બધા સમુદ્રોમાં હંમેશા એક સરખું પાણી રહે છે. તેમાં કદી વધઘટ થતી નથી. જેમ પાત્રમાં મૂકેલું જળ અગ્નિ પર મૂકવાથી ઉકળી ઉઠે છે, તે જ પ્રમાણે ચંદ્રમાની વૃદ્ધિ થતા સમુદ્રના જળમાં ભરતી આવે છે. તેનું જળ વધી જાય છે અને પછી ઘટી જાય છે. તેમ છતાં એમાં વધઘટ થતી નથી. શુક્લ અને કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનો ઉદય અસ્ત થવાથી સમુદ્રનું જળ 1500 આંગળ ઊંચું દેખાય છે. ભરતી પછી જળ ઉતરી જાય છે. પુષ્કર દ્વીપમાં દરેકને માટે ભોજન સ્વતઃ ઉપસ્થિત થઈ જાય છે. ત્યાંની સમસ્ત પ્રજા સદા સડરસથી યુક્ત ભોજન કરે છે. સ્વાદિષ્ટ જળવાળા સમુદ્રના બંને તટો પર લોકો નિવાસ કરે છે. તેનાથી આગળની ભૂમિ સુવર્ણમય છે, જેનો વિસ્તાર પુષ્કર દ્વીપથી બમણો છે. ત્યાં કોઈ પણ જીવજંતુઓ નિવાસ નથી. ત્યાં કોઈ પણ જીવજંતુનો નિવાસ નથી. તેનાથી આગળ લોકાલોક પર્વત છે. એનો વિસ્તાર 10,000 યોજનનો છે. તેની ઊંચાઈ પણ 10,000 યોજનની જ છે. લોકાલોક પર્વત પછી અંધકાર છે. એ પર્વતને ચારે બાજુથી આચ્છાદિત કરીને સ્થિત છે. અંધકાર પણ અડક ટાહ દ્વારા બધી બાજુથી ઘેરાયેલો છે. આ પ્રમાણે અંડક ટાહ, દ્વીપ અને પર્વતો સહિત આ સંપૂર્ણ પૃથ્વીનો વિસ્તાર 50 કરોડ યોજનનો છે. આ ભૂમિ સૌનું ભરણ પોષણ, આ ભૂમિ સૌનું ધારણ પોષણ કરે છે. એમાં પંચ મહાભૂતમાંના ચાર મહાભૂતો કરતાં અધિક ગુણ છે, એ સંપૂર્ણ જગતની આધારભૂત છે. અધ્યાય 11 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.